वाल्मीकि रामायण अरण्यकांड 41मो सर्ग। मारी चे रावण ने विनाशनो भय देखाड़ीने फरी समझावो। रावणे जारे राजानी जेम एने प्रतिकूल आज्ञा करी त्यारे मारी चे निसंग थईने ए राक्षस राजने कठोर वाणीमां कह्युं, निशाचर क्या पापीए तमने पुत्र राज्य અને મંત્રીઓ સહિત તમારા વિનાશનો આ માર્ગ બતાવ્યો છે? રાજન, કયો એવો પાપાચારી છે કે જે તમને સુખી જોઈને પ્રસન્ન નથી થઈ રહ્યો? કોણે યુક્તિપૂર્વક તમને મોતના દ્વારે જવાની સલાહ આપી છે? નિશાચર, આજે વાત સ્પષ્ટ રૂપે જ્ઞાત થઈ ગઈ કે તમારા દુર્બળ શત્રુઓ તમને કોઈ બળવાન સાથે ભીડાવીને તમને નષ્ટ થતા જોવા ઈચ્છે છે। રાક્ષસરાજ, તમારા હિતનો વિચાર રાખનારા કયા નીચ પુરુષે તમને આ પાપ કરવાનો ઉપદેશ આપ્યો છે? એવું લાગે છે કે એ તમને તમારા પોતાના જ કુકર્મથી નષ્ટ થતા જોવા ઈચ્છે છે। રાવણ, સાચે જ વધ કરવાનો યોગ્ય તો તમારા એ મંત્રીઓ છે જે કુમાર્ગ પર આરૂઢ થયેલા તમારા જેવા રાજાને બધી રીતે રોકતા નથી, અને છતાં તમે એમનો વધ નથી કરતા। સારા મંત્રીઓને ફરજ છે કે એ રાજા જે રાજા સ્વેચ્છાચારી થઈને કુમાર્ગ પર ચાલવા લાગે એને બધી રીતે રોકે। તમે પણ રોકવાને જ યોગ્ય છો, તેમ છતાં એ મંત્રીઓ તમને રોકતા નથી। વિજયી વીરોમાં શ્રેષ્ઠ નિશાચર, મંત્રીઓ પોતાના સ્વામી રાજાની કૃપાથી ધર્મ, અર્થ, કામ અને યશ મેળવે છે। રાવણ, જો સ્વામીની કૃપા ન હોય તો બધું વ્યર્થ થઈ પડે છે। રાજાના દોષથી અન્ય લોકોને પણ કષ્ટ ભોગવવું પડે છે। વિજયશીલોમાં શ્રેષ્ઠ રાક્ષસરાજ, ધર્મ અને યશની પ્રાપ્તિનું કારણ રાજા જ છે, તેથી બધી સ્થિતિમાં રાજાની રક્ષા કરવી જોઈએ। રાત્રે વિચરનાર રાક્ષસ, જેનો સ્વભાવ અત્યંત આકરો હોય, જે પ્રજાને તદ્દન પ્રતિકૂળ વર્તનારો અને ઉદંડ હોય, એવા રાજાથી રાજ્યની રક્ષા થઈ શકતી નથી। જે મંત્રીઓ આકરા ઉપાયો ઉપદેશે છે, તેઓ પોતાની સલાહ માનનારા એ રાજાની સાથે જ દુઃખ ભોગવે છે। જેમ જે રથના સારથીઓ મૂર્ખ હોય છે, એવા રથ ઉબડખાબડ ભૂમિમાં જતા સાથીઓની સાથે જ સંકટમાં પડી જાય છે। યોગ્ય ધર્મનું અનુષ્ઠાન કરનારા બધા સાધુ પુરુષો આ જગતમાં બીજાને અપરાધથી પરિવાર સહિત નષ્ટ થઈ ગયા છે। રાવણ, પ્રતિકૂળ વર્તન અને ઉગ્ર સ્વભાવના રાજાથી રક્ષાતી પ્રજા એ જ રીતે ઉન્નતિ નથી કરતી જે રીતે શિયાળ અને વરુથી રક્ષા પામેલા ઘેટા। રાવણ, જેમના તમે ક્રૂર, દુર્બુદ્ધિ અને અજિતેન્દ્રિય રાજા છો, એ બધા રાક્ષસો અવશ્ય નષ્ટ થઈ જશે। કાકતાલીય, ન્યાય અનુસાર મને તમારાથી ઓચિંતું જ આ ઘોર દુઃખ પ્રાપ્ત થઈ ગયું। આ સંબંધમાં મને તમે જ શોક કરવા યોગ્ય લાગો છો, કેમ કે સેના સહિત તમારો નાશ થઈ જશે। શ્રી રામચંદ્રજી, મને મારીને તરત તમારો પણ વધ કરી નાખશે। જ્યારે બંને રીતે મારું મૃત્યુ નિશ્ચિત છે, તો શ્રીરામના હાથે જ મૃત્યુ પામીને હું કૃતકૃત્ય થઈ જઈશ, કેમ કે શત્રુના હાથે મરીને પ્રાણનો ત્યાગ કરી દઈશ। તમારા જેવા રાજાને હાથે બળપૂર્વક પ્રાણદંડનું કષ્ટ નહીં વહોરી લઉં। રાજન, એ નક્કી સમજો કે શ્રીરામની સામે જઈને એમની દ્રષ્ટિ પડતા જ હું હણાઈ જઈશ, અને જો તમે સીતાનું હરણ કર્યું તો તમે પોતાના બંધુ બાંધવો સહિત મરેલા જ સમજો। જો તમે મારી સાથે જઈને શ્રીરામના આશ્રમમાંથી સીતાનું અપહરણ કરશો, તો ન તો તમે જીવતા રહેશો, ન હું, ન લંકાપુરી રહેશે, કે ન ત્યાં જીવનારા ત્યાં રહેનારા રાક્ષસો। નિશાચર, હું તમારો હિતેશી છું, તેથી તમને પાપ કર્મથી રોકી રહ્યો છું, પણ તમે મારી વાતને સાખી શકતા નથી। ખરેખર જેમનું આયુષ્ય સમાપ્ત થઈ જાય છે, તેવા મરણાસન પુરુષો પોતાના સુહૃદની કહેલી હિતકર વાતોને પણ સ્વીકારતા નથી. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર શ્રમણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 41મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.